આ દેહના રૂપમાં આપણે પોતાને જાણી રહ્યા છીએ એ સ્વ શુદ્ધ જીવાત્માના સંદર્ભમાં સ્વનો પ્રયોગ નથી. કેમ કે જ્યારે હું તમે કોઈ વખતે શપથવિધિ જોતા હશો નેતાઓની થતી હોય ત્યારે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ હું એમ બોલે, પછી ઓલો માણસ પોતાનું નામ બોલે, ફલાણા ઢીકડા પૂછડા, પછી પોતાનું વાંચે છે. તો હવે એ હું કોણ? એ તો જે દેહવાન વ્યક્તિ છે એનો હું થયો. એ કોઈ ભગવદ્ અંશરૂપ પુષ્ટિ પ્રવાહ કે મર્યાદા રૂપમાં જેનું વર્ણન થયું છે એ રીતે તો ત્યાં એનો કોઈ સંદર્ભ નથી. તો એક્ઝેક્ટલી એ અર્થમાં સ્વ નથી. અહીંયા બ્રહ્મ સંબંધ દીક્ષા પ્રાપ્ત કર્યા સિવાય સેવામાં કઈ સેવા સુધી જોડાઈ શકાય? જો અષ્ટાક્ષર દીક્ષા લીધેલી હોય તો બધી જ સેવા મોટાની આજ્ઞાથી કરી શકાય છે. એટલે સેવા બ્રહ્મ સંબંધ લીધી હોય તો જ કરી શકાય, તે સિવાય ન કરી શકાય એવો કોઈ નિયમ નથી. અમે પણ એવો કોઈ નિયમ પાડતા નથી. કેમ કે અમને બ્રહ્મ સંબંધ થાય છે જનોઈ વખતે, અમારા ઘરની બેન બેટીઓ છે એમને બ્રહ્મ સંબંધ થાય છે એમના લગ્ન વખતે. આ અમારે ત્યાંની પરંપરા છે. પણ ઠાકોરજીની શૃંગારથી કરીને બધી જ સેવાની અંદર પહોંચવામાં આવે જ છે. બસ એટલી સાવધાની છે કે જો કોઈને સ્વતંત્ર રૂપથી ઠાકોરજી પધરાવી અને પ્રભુ સેવા કરવી છે તો બ્રહ્મ સંબંધ થઈને એ સેવા કરે એ નિયમ છે. અને મોટાની આજ્ઞાને અધીન જો કરવામાં આવતું હોય તો એ કેવલ અષ્ટાક્ષર દીક્ષા હોય તો પણ ઠાકોરજીની સેવા કરી શકે છે. પણ એક વાત સાથે એ પણ છે કે જો ભગવત સેવાનો એવો આગ્રહ છે અને એ જાતની સ્વાભાવિક રુચિ પ્રવૃત્તિ છે તો આત્મનિવેદન થઈ જાય તો ઓર સારી વાત છે. પણ નથી થઈ શકતી સેવા અષ્ટાક્ષર હોય અને બ્રહ્મ સંબંધ ન હોય તો એવો કોઈ સિદ્ધાંત નથી, એવી પરંપરા પણ નથી. જે સ્વરૂપની સેવા કરીએ છીએ તે જ સ્વરૂપને અનુલક્ષીને શૃંગાર ભોગ લીલાની સેવા થાય. ધારો કે દ્વારકાધીશનું સ્વરૂપ છે તો સેવા બાલભાવથી કેવી રીતે થઈ શકે? એવું નથી. તમે આપણે ત્યાંની સેવા પ્રણાલી જ એવી છે કે જેની અંદર કોઈ એક ભાવનું ફિક્સેશન સેવા પ્રણાલીમાં રહ્યું જ નથી. કેમ કે તમે કીર્તનને જોશો તો કીર્તનની અંદર પણ બાલ કિશોર પ્રૌઢ બધી જ ભાવના કીર્તનો તમને મળશે. નિત્ય સેવાનો પ્રકાર જોશો તો સેવાના પ્રકારમાં પણ જગાવવાની અંદર બાલભાવ હોઈ શકે છે અને પાછા જ્યારે ગોચારણ માટે પધારે છે ત્યારે તો ઘોડિયામાંથી સીધા જ ગોચારણ માટે નીકળવી પડે એવું તો થોડું હોય કાંઈ. અને જ્યારે પણ ઉત્સવ આવે તો રાસ પણ રમી રહે છે અને ભગવાન જ્યારે દશેરાવનના દિવસો આવે ત્યારે કરખાતે રામચંદ્રજી બનીને પણ બિરાજી જાય છે. એટલે કોઈ એક ભાવનું ફિક્સેશન આપણે ત્યાંની સેવા પ્રણાલીમાં ક્યારેય પણ રહ્યું જ નથી. સેવા એવી છે જેમ દસમા ધોરણ સુધીનો ભણવાના ક્રમમાં બધા વિષયો ભણાવવામાં આવે છે, પછી આગળ જઈને ને ક્યારેક કોઈક એક વિષયમાં રુચિ સ્થિર થાય એમ ભગવત સેવા સર્વભાવથી કરવાનો આદેશ છે ચતુશ્લોકીમાં, સર્વદા સર્વભાવે ન. આપણે કોઈ એક ભાવથી સેવા કરવાનો કોઈ આગ્રહ બનાવી નથી શકતા. અને કરો તો ભગવાન જો એમ ઈચ્છે કે મને એ ભાવથી તારે સાથે નથી રહેવું, મને બીજા ભાવથી જોઈએ, તો માથે પડે આપણી બધી મહેનત. એટલે એ દોડડા પણ કોઈ દિવસ કરવું નહીં. મહાપ્રભુજીની આજ્ઞા છે સર્વદા સર્વભાવે ન ભજનીયો, એટલે સર્વભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ. કોઈ એક ભાવનો આગ્રહ આપણે પોતે પનપાવવો નહીં જોઈએ. વૈષ્ણવો 84-252 વૈષ્ણવો નિર્ગુણ ભક્ત કહ્યા છે તો ગોવિંદાસ ભલ્લા તામસજીવ શા માટે કહ્યા છે? એટલે નિર્ગુણની અંદર પણ જો કોઈક જાતના ભેદભાવ આપણને જોવા મળતા હોય તો એમને કેવી રીતે અલગ અલગ સમજવા? એટલા માટે સાત્વિક રાજસ તામસ એવા શબ્દનો પ્રયોગ છે. એટલે ઘઉં દાળ ચોખા એ અલગ અલગ વસ્તુ છે, પણ ચોખામાં પાછી વેરાયટી હોય તો કંઈક તો નામ આપવું પડે ને, કે આ બાસમતી છે અને આ ફલાણા ભાલિયા છે કે ઠાલિયા છે. એવી રીતે બધા નિર્ગુણ જ છે, પણ નિર્ગુણમાં પાછી કોઈક વેરાયટી આવે તો એને અલગ કેમ સમજવા? એટલે સાત્વિક રાજસ તામસ. આ તે વખતના લોકોની અંદર સાત્વિક રાજસ તામસનો જે ની વ્યાખ્યા છે કે એ એક ચોખઠું છે, એ એટલું યુનિવર્સલી બધાને અંદર મગજમાં બેઠેલું છે કે એમને કોઈ આ શબ્દથી તમે કહો તો તરત સમજાઈ જાય કે અચ્છા આવું હશે. એટલે પ્રાચીન શાસ્ત્રોની અંદર પ્રાચીન પદ્ધતિમાં આ રીતે નિરૂપણ થતું હતું. આજે આપણે એની જગ્યાએ નંબર 1, નંબર 2, નંબર 3, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ આવા બધા પેરામીટર આપણે ઊભા કર્યા છે. એટલે હવે એ શબ્દોથી નિરૂપણ થાય છે. પહેલાં જેવા સિસ્ટમ હતી, લોકોની જેવી જાતની સમજ હતી, એટલે એ શબ્દોમાં થતું હતું. એટલે નિર્ગુણસ્ય ગુણાહ ત્રયમ એમ કહે છે શ્રી મહાપ્રભુજી. નિર્ગુણમાંના આ ત્રણ ગુણો છે, એટલે હવે ઓલા પ્રાકૃતતાનો સંદર્ભ અહીંયા નથી. નિર્ગુણ જ છે, એ લીલાર્થે પ્રકટ થયેલું એક જાતનું નાટન છે એમના દ્વારા થતું. શું હા એ જ કહ્યું, એને પ્રાકૃત નથી સમજવાના. હવે આપણે ભક્તિવર્ધિની ગ્રંથને જે હા બોલો આપે સેવા માટે કહ્યું, તો અત્યારના ઘણા ખરો વર્ગ એવો છે પોતાની ઘેર સેવા છે પણ ક્યાં જાય તો પધરાવીને જાય છે, તો તે શું નિયમને અનુરૂપ છે? મને નથી લાગતું અનુરૂપ હોય, પણ આપનું મંતવ્ય જણાવો. એટલે પધરાવીને જાય છે એટલે આજે હું જતો હોય ક્યાં બહારગામ, તો બહારગામ સેવા બીજાને ત્યાં આપી દઉં, હા એ ચાલે? જો તમારી પાસે ઓપ્શન છે કે તમારા પરિવારજનો એ પ્રકૃતિને સાચવી શકે અને સેવા કરી શકે, તો એ સૌથી ઉત્તમ પ્રકાર છે કે તમારા પરિવારજનો છે એમને સેવે. પણ જ્યારે તમારી પાસે ઓપ્શન નથી, તો બીજું એક વિકલ્પ એ છે કે તમે સાથે પધરાવીને જાઓ. હવે એ પણ જો તમારા માટે શક્ય ન હોય તો પછી તમે શું કરો? એટલે આ જે વસ્તુ છે એ સામાન્ય પરિસ્થિતિની અંદર જે કરવામાં આવે છે એક અલગ વાત હોય છે, ને એક અપવાદિક પરિસ્થિતિમાં અથવા તો કોઈ વિશિષ્ટ પરિસ્થિતિમાં આપણે જ્યારે કંઈ કરવું પડે તો એક અલગ વાત થઈ જાય છે. તો અન્ય વૈષ્ણવને ત્યાં આપણા ઠાકુરજીને પધરાવવાનો જ્યારે પ્રસંગ આવે, તો એ એક આપદ ધર્મ છે આપણા માટે. આપણે પણ આપણા છોકરાને ક્યાંક સાથે ન લઈ જઈએ તો કોઈને ત્યાં સંભાળવા માટે મૂકીને જઈએ જ છીએ. સાવધાની એટલી રાખવી જોઈએ કે આપણે ત્યાં ઠાકુરજી જે પ્રકારે ટેવાયેલા છે, જે રીતે બિરાજ્યા છે સુખથી, એટલીસ્ટ એ લેવલ જે આ જળવાઈ શકે એવી જગ્યાએ ઠાકુરજી પધારે તો એમાં ઠાકુરજીનું સુખ રહે અને આપણે પણ મનમાં આશ્વાસન રહે. એટલે યા તો આપણા સ્તરનું કાં આપણાથી વિશિષ્ટ પ્રકારથી સેવા થતી હોય ત્યાં આપણે પધરાવીએ. માની લો કે ઘણા વૈષ્ણવો આજકાલ ઉટપટાંગ સેવા કરે છે, આજ્ઞા પણ મળે છે, કોઈ મિશ્રી ધરતું હોય, કોઈ દૂધગર ધરતું હોય, કોઈ અનસકડી ધરતા હોય, આપણે ત્યાં ઠાકુરજી સખડી ભોગ સર્વ સમર્પણ પૂર્વક સિદ્ધાંત અનુસાર સેવા થતી હોય, અને આવી કોઈ પરિસ્થિતિમાં એવા કોઈ વૈષ્ણવને ત્યાં ઠાકુરજી પધરાવી કે જે ખાલી મિશ્રીમાં ટીલી લીલી કરતો હોય ઠાકુરજીને, તો એ તો કોઈ રીતે પણ ઉચિત ન ગણી શકાય. તો એ વિવેક આપણે રાખવો જોઈએ. ઘણા લોકો આ પ્રસંગમાં એવો પણ પ્રશ્ન કરતા હોય છે કે અમે તો ખાલી મિશ્રી ભોગ ધરીએ છીએ અને સખડી ભોગ અરોગતા હોય એવા ઘરમાં ઠાકુરજી પધરાવીએ તો ઠાકુરજીને ત્યાં ના પાડવાની કે સખડી નહીં અરોગતા? એટલે એ આજ્ઞા જે છે એ કોઈક વૈષ્ણવને થયેલી આજ્ઞા છે. ઠાકુરજીને અરોગવા માટે કોઈ ગુરુ આજ્ઞા ન આપી શકે કે તમારે સખડી જ ખાવાની છે અને તમને મીઠો નથી અરોગવાની. હમણાં રાજકોટમાં એક એવો હાસ્યાસ્પદ પ્રસંગ થયો. એક બહેન રાતના આવ્યા અને એમણે કહ્યું કે આજે તો અમારા ગામમાં એક બહુ મોટો મનોરથ છે, 150-200 વૈષ્ણવના ઠાકુરજી એક સાથે છાકનો મનોરથ છે, ભોગ અરોગવાના છે, પણ આ વખતે અમારો નંબર લાગે એમ નથી. મેં કીધું કેમ? તો આ વખતે બધા સખડીવાળા ભેગા થવાના છે, અમે બધા અનસખડીવાળા છીએ, એટલે અમારા ઠાકુરજીને એમાંથી એડમિશન મળ્યું નથી. તો આવી જાતની કોમેડી, આ બધા લૌકિક ભાવો છે ઠાકુરજીમાં પ્રકટ થયેલા, જેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે, ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. પ્રભુ તો અલૌકિક છે, પ્રભુની અંદર આ જાતની ભાવના ન હોઈ શકે, ન એવા જાતના કોઈ ભોગના ભેદ શ્રી મહાપ્રભુજીએ ક્યાંય પ્રકટ કર્યા છે. મહાપ્રભુજી તો એક જ સિદ્ધાંત બતાવ્યો છે, સમર્પણ કરીને, સર્વસ્વ સમર્પણ કરીને પ્રભુની સેવા કરવાની છે. આપણે સમર્પણની અંદર કંઈક રિઝર્વેશન પેદા કરી લીધા કે નહીં આટલું જ કરવાનું, આટલું નહીં કરવાનું, પણ એવી જાતના પાછા ક્લાસિફાઈડ બ્રહ્મ સંબંધ અપાતા નથી. બ્રહ્મ સંબંધમાં તો સર્વસ્વનું કહેવામાં આવે, પણ સમર્પણમાં આવતા ફરી પાછો ભેદ કરી, નહીં આ વસ્તુ તમે નહીં કરી શકો. તો પછી એ જાતના ક્લાસિફાઈડ બ્રહ્મ સંબંધ પણ શરૂ કરવા જોઈએ ને. જો સેવાના પ્રકાર આપણે આપણા સ્વચ્છંદ પેદા કરતા હોઈએ તો બ્રહ્મ સંબંધ પણ એવા કરવા જોઈએ કે જેમાં ભગવાનને કહેવામાં આવે કે ભાઈ નિવેદન કરશું તમને, પણ આટલી જ વસ્તુ, આનાથી વધારે આપણા કોન્ટ્રાક્ટમાં આવતી નથી, એવી ચોખવટ સાથે કરવું જોઈએ, તો બધું ચાલી શકે છે. વસ્તુતઃ પૂજા માર્ગ અને સેવા માર્ગનો ભેદ વિલોપ્ત થઈ ગયો. પૂજા માર્ગમાં આ બધું નાટક સહન થતા હતા, દેવતાઓ પત્રમ પુષ્પમ ફલમ તયમ જે આવો તે ચાલે, કપડાના નામ ઉપર એક દોરડો મૂકી દો તો એ નાગાપૂગા ન રહ્યા, પહેરી લીધા કપડાં, ભોજન માટે કોઈ વસ્તુ નથી ને ચોખ્ખો એક દાણો મૂકી દો તો ભોજન થઈ ગયું, હવે એ જ નાટક તમારે કરવું છે તો સેવા માર્ગ નામ શું કામ આપો છો, ભક્તિ માર્ગ શું કામ નામ આપો છો? ન પૂજા માર્ગમાં રહેવા દીધા, ન ભક્તિ માર્ગી બનાવી શક્યા, તો આવી ખીચડી શું કામ પકાવી રહ્યા છો? અક્કલનો છાંટો કંઈ બચ્યો છે કે નહીં એ નથી સમજાતું. વરસાદ આવે છે, અચ્છા. અશુભમાં જઈએ તો પાછા આવીએ ત્યારે વસ્ત્ર પલાળીને પાછું કામમાં લઈ શકીએ, તો તુલસીની કંઠી પલાળીને પાછી લઈ શકાય? જો અવેલેબલ થતી હોય તો નવી લેવી સારી, કેમ કે એમાં કંઠીમાં શરીર તેલ વેલ નાખતા હોય એની ચિકાસ વગેરે રહી જતી હોય છે, એટલે પરંપરામાં નવી કંઠી બદલવાની પ્રણાલી છે. પણ જો કોઈને ઉપલબ્ધ ન થતી હોય તો સાબુથી કે એનાથી જરા વ્યવસ્થિત ધોઈને પછી પહેરી શકાય. હવે તો ભક્તિવર્ધિની ઉપર જઈએ. નહીં, હાજી, હા બોલ જિગ્નેશભાઈ. અંતકરણ શરૂઆતમાં જે આપે મનનું અનુસંધાન આપ્યું અંતકરણથી, અને ચિત્ત પ્રતિ કરીને ચિત્તનું અનુસંધાન આપી રહ્યા છે. શું ચિત્ત પ્રતિ કરીને ચિત્તનું આપી રહ્યા છે, તો કઈ ડિફરન્સ સંભળાયો નહીં? શરૂઆતમાં અંતકરણનું તો મન અનુસંધાન આપ્યું કે મનને અહીંયા કહી રહ્યા છે, અને છેલ્લે અહીંયા ચિત્ત પ્રતિ કહીને ચિત્તનું અનુસંધાન આપી રહ્યા છે. તો ચિંતનના પ્રકાર અનુસંધાન કે અંતકરણના ક્રમશઃ ફેક્ટર કે બીજું કંઈ સમજ્યું? એ આ ચિત્તમ પ્રતિ યદા કરણે ભક્તો નિશ્ચિંતતામ વ્રજત એ શબ્દનો ઉપર છે ને. હા, એટલે અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ, ત્યાં અંતઃકરણ શબ્દનો પ્રયોગ છે અને એનો તાત્પર્ય મનથી છે. અને સમાપનની અંદર ચિત્તમ પ્રતિ યદા કરણે ભક્તો નિશ્ચિંતતામ વ્રજત એમ કહેવામાં આવ્યું છે. બહુ વિચારપૂર્વક પ્રશ્ન કર્યો છે જિગ્નેશભાઈએ. એમાં જોવાની વસ્તુ એ છે કે જ્યારે આપણે મનબુદ્ધિ ચિત્ત અહંકારના સ્વભાવ કે એના લક્ષણોનો વિચાર કર્યો ત્યારે આપણે જોયું હતું કે ચિત્ત છે એ એવી વસ્તુ છે કે જે આપણને સુષુપ્તિ સાક્ષિક છે. એટલે આપણે જ્યારે પૂર્ણરૂપથી નિદ્રાધીન થઈ જઈએ છીએ ત્યારે પણ ચિત્ત તો જાગૃત રહે છે. તો જે વસ્તુ ચિત્તની અંદર ઘૂસી જાય એ એવી વસ્તુ રહેશે કે જે આપણી બદલાતી અવસ્થાથી પ્રભાવિત નહીં થાય. મનના અંદર એવું છે કે વાંદરા જેવું મન છે, એટલે ક્ષણમાં રહે ક્ષણમાં ન રહે. વ્યવહારની અંદર તો મનની ઉપયોગિતા વધારે છે, પણ કોઈ વસ્તુને તમને એકદમ ઠાંસી ઠાંસીને અંદર ભરી દેવી છે કે હવે પછી ક્યારે ત્યાંથી નીકળે નહીં, તો એને ચિત્ત સુધી ઉતારવી પડશે. એટલે શ્રી મહાપ્રભુજી મનને સંબોધી રહ્યા છે, કેમકે ચિત્તનું સંબોધન સીધું શક્ય નથી. સંબોધન તો જે પ્રેઝન્ટ છે સામે આપણા એને જ કરવું પડશે. જેમ કમ્પ્યુટરની અંદર જે વખતે કમ્પ્યુટરને આપણે બૂટ કરીએ તે વખતે સૌથી પહેલાં કોણ જાગે? રેમ જાગે છે. જો રેમની અંદર કંઈ તકલીફ થઈ હોય તો ટું અવાજ આવે ને વિદ્રોહ કરે કે હજી હું સ્વસ્થ નથી. એટલે રેમ તમે બદલો અથવા તો એનાથી કાઢીને ડસ્ટ સાફ કરીને પાછી લગાડો, રેમ જ્યાં સુધી ચાલુ નહીં થાય ત્યાં સુધી કમ્પ્યુટર સંભવ નથી ચાલુ થવું. હાર્ડ ડિસ્ક પણ હોઈ શકે ચાલુ, ચિત્ત પણ હોઈ શકે, પણ રેમના વિના કઈ વસ્તુ શક્ય નથી. એટલે સંબોધન તો જે પ્રેઝન્ટ હોય એને કરવું પડશે. એનાથી બુદ્ધિ અહંકાર એને કન્વિન્સ કરતાં કરતાં છેલ્લે એ જે ખીલો છે એ ચિત્તની અંદર જઈને ઘૂસી જવો જોઈએ, ત્યાં ઠોસાઈ જવો જોઈએ. એટલે લાસ્ટમાં જઈને શ્રી મહાપ્રભુજી હવે એમ એક્સપેક્ટ કરી રહ્યા છે કે મેં તમારા મનને જે સમજાવ્યું એ તમે બુદ્ધિ સુધી પહોંચાડ્યું હશે, તમારા અહંકારને એનાથી સમજાવ્યું હશે, અને હવે તમારા ચિત્તની અંદર રૂઢ થઈ ગયું હશે. એટલે શ્રી મહાપ્રભુજી હવે ચિત્તમ પ્રતિ યદા કરણે ભક્તો નિશ્ચિંતતામ વ્રજેત એમ કહી રહ્યા છે. પણ ખૂબ ખૂબ અભિનંદન તમને આ પ્રશ્ન માટે. હા વિઠ્ઠલેશ પ્રભુચરણ ને એક ગ્રંથ લિખ્યો હોય ઓર ઇસકી નવેમ્બર ગ્રંથ મેં આપને વૈષ્ણવ પરિવાર મેં પ્રકાશિત હોય ઉસસે રિલેટેડ યે પ્રશ્ન હૈ કે પૂજ્યપાદ પ્રભુચરણ ને કહ્યો હૈ કે પુષ્ટ કરને કી એક વિધિ હૈ છે और उस विधि के द्वारा अलग अलग मंत्रों के द्वारा ठाकुर जी में पुष्ट होने की प्रक्रिया कह सके या ठाकुर जी को स्वरूप उसमें पधराए हैं तो जे इस मंत्र के द्वारा जे अलग अलग भाव ठाकुर जी में प्रकट हुए हैं कि ये एक कुछ अलग तरह से प्रभुचरण कह रहे हैं, इसके बारे में थोड़ा प्रकाश आप करने की आपके चरणों में विनती। पुरुषोत्तम प्रतिष्ठा प्रकार नामनी श्री गुसाई जी ठाकुर जी ना स्वरूप ने पुष्ट करवानी एक विधि आपे एनी प्रकट करी छे अने एनी अंदर श्री गुसाई जी गुरुना माटे आदेश आप्या छे कि भगवत स्वरूप ने केवी रीते पुष्ट करवू एमां पुरुष सूक्त थी शुभ द्वार नक्षत्र तिथि वगैरह नो विचार करीने पुरुष सूक्त थी स्वरूप नी आदि भौतिक शुद्धि करी पंचामृत स्नान करीने ते पछी विभिन्न पुराणना खास करीने श्रीमद भागवतना श्लोक छे एमां रहेली भावना छे भावना थी ए प्रभु ने भावित करवानी एक प्रणाली बतावी छे जेमां जन्म प्रकरण थी आरंभ करी अने दशमस्कंधना बधा ज भगवत लीलाना प्रकरणों छे एमां रहेली प्रभु प्रत्येनी जे भावना छे ए भावना ए प्रभुनी अंदर स्थापित करीने जे भगवत सेवा करनार छे एने